મયારામ ભટ્ટ માણાવદરના. એક ડોશીને કંઈક તીર્થે જવું હશે તો બેન પહેલાંના જમાનામાં તોડા પહેરતા ને, એ કડલું ચાંદી આટલું જાડું હોય અને પગમાં પહેરતા. કોઈ તમે ભણજારા લોકોને તમે ક્યાંક જોતા હશે, ક્યાંક પહેર્યા હોય, હવે તો ઓછા થઈ ગયા. આટલું જાડું હોય અને મોટું વ્હીલ જેવું હોય પણ એ પગમાં પહેરતા. એ એક માર્યું હોય ને રામ રમી જાય. હા, તો આ ઉદયસિંહજી આપણે રાજસ્થાનના મહારાણાના બાપ, એને જ્યારે બલબીર મારવા માટે આવ્યો ત્યારે પન્ના ધાઈ હતી, એને કડલું કાઢીને જ માર્યું હતું. પગમાંથી પટલું કાઢીને જેટલું ફેરવીને માર્યું ગોથા ખાઈને પડી ગયો હતો અને પેલી નીકળી ગઈ હતી. મારવામાં કામ આવે એ ચાંદીનું કડલું માયારામ ભટ્ટને ત્યાં મૂક્યું કે ભટ્ટજી તમે સાચવો, મારે જવું છે, પછી આવીને લઈ લઈ. હવે ભટ્ટજી તો ભોળા ભટાક માણસ, પણ સ્વામિનારાયણ સત્સંગ એટલે મહિલા માને એમ કે અહીંયા સચવાય એટલે આપ્યું. વરસ દાડા પછી માજી આવ્યા, તેથી તો બહુ વાર લાગતી જાત્રાઓને. ભટજી વચ્ચે છ આઠ મહિને બધું, હવે બીક લાગતી હોય ચોરની, એ જમાને કઈ હતું ને બેંકના લોકર હતા નહીં, એટલે પટારાને તળિયા નાખીને ગોદડા નાખી દીધા હોય. હવે ભટજી કંઈક મહેમાન આવ્યા કે ગમે તેમ સાફ સૂફ કરવા રહ્યા, તે બધું કાઢ્યું, એક કડલું નીકળ્યું. ત્યારે યાદ આવ્યું કે ઓલા ડોશી આપી ગયા છે, પણ કોઈ એક તો આપે જ નહીં, બે આપે, એક ક્યાં ગયું છે? હવે ભટજીને સાવ વિસ્મૃતિ જ થઈ ગઈ, બીજું ગયું ક્યાં? હવે હું એને ન આપું તો ડોશીને એમ થાય કે સ્વામિનારાયણનો હરિભગત મારું કડલા ચાંદીના ઘરેણા ઓળવી ગયો. અરે અરે અરે, મારું નહીં પણ જાયકોનું. વાત સાચી છે ભાઈ, આપણે કાંઈક કરીએ ને સત્સંગને નાતે ઓળખાય છે, ને કાંઈક સાધુ કે હરિભક્તો કાંઈક કરે, મને ને તમને બજારે કોણ ઓળખે છે? પણ જોઈને એમ તરત ક્યાંક આવેલો સ્વામિનારાયણ, એટલે એને જો સત્સંગનું નામનું ગૌરવ હોય ને તો જિંદગીમાં ખોટું ના થાય. ઓળખે છે કોને? આને ઓળખે છે. એ હોય ગૌરવ હોય તો નહીં થાય, ડગલું જ ના થાય. એક જણે ખરેખર ઓફિસના ટેબલ ઉપર સંસ્કૃતનો એક વાક્ય છે, સુભાષિત છે, એ લખીને મૂકેલું, એ તત્ત્વયિન ઉપપદ્યતે. એનો અર્થ થાય છે, બહુ સરસ વાત, આ તને શોભતું નથી. બોલો હવે કાંઈ પણ થાય ને, કોઈ પણ આવે ને કાંઈ પણ વાત કરે, સાહેબ પતાવી દો ને સાહેબ, હવે આટલા તમારા ને આટલા, આ તને શોભતું નથી. એક જ સૂત્ર જીવનમાં, સૂત્ર હોય ને પકડાઈ જાય તો તારી જાય, આ તને શોભતું નથી. અને મયારામ ભટ્ટે પોતાની પાસે જે કઈ મૂડી હતી એ બધી વેચી, વાસણ વેચી, બીજું કઈ વેચી, પેલી ચાંદી લાવી, એટલું જ કડલું એવા જ વજનનું એવું જ સોની પાસે બનાવીને પાછી જોડી કરી. એ કે મારે માજીને દેવું શું? હવે માજી વરસ પછી આવ્યા ને માજીને બે કડલા આપ્યા, માજી જોઈ રહ્યા કે મારે એક જ હતું. કે ભટજી કઈ હોય કઈ, તમે મારી પરીક્ષા કરો છો, એક થોડું હોય? અરે બાપ, એક જ હતું મારા વાલા, આ બે નહોતા. ના, હું ન માનું, હું આગળ પાછું લઈ લો, તમને એમ થાય કે ના આ ઓલું છે. ના, મારા દીકરાના હમ, દીકરાના સોગંદ ખાધા ત્યારે ભટજીએ કીધું, સાચું ને તમે નહીં મૂકી ગયેલા? એક જ મૂકી ગયેલા? તો કા એક જ મૂકી ગયેલા. ત્યારે પાછું લીધું. પણ કોના ગૌરવ ઉપર કર્યું? હું કોનો છું એમ જયારે ગૌરવ થાય ત્યારે જ એને ધર્મ, નિયમ, વ્રત, ઉપાસના બધું જ ટકે. અને જુવાનીનો તો જ ગૌરવ છે, મારાથી આ ન થાય. સૂત્ર પકડવા જેવું છે, તત્ત્વયિના ઉપપદ્યતે, આ તને શોભતું નથી. બોલો, એક જ સૂત્ર એમને ગોખે રાખે તો આ તને શોભતું નથી, જુવાનીને શોભતું નથી. જુવાનીનો ગૌરવ કરો, ગર્વ મૂકી દો, ગૌરવ કરો. છ બાબતો છે ને એ યુવાનનો, યૌવનનો નાશ કરે છે, એ સમજવા જેવી છે. યુવાનીને તોડી નાખે છ બાબતો. પહેલી, અતિ ખાવું. જાણે અમુક લોકો તો ખાવા જ જિનમાં છે. આજે તમે જોયું પેપરમાં પાણીપુરીનું જોયું ને, વાંચ્યું ને, સિટી ન્યૂઝનું જે પાના આવે એમાં જોયું ને, કેવું? એટલે વાતે સાચી છે ને, પગથી લોટ મસળાતા હોય, તેલ સડેલા ને એવા જ વાપરવાની, કે તાજું, એનો જવાબ તમે જુઓ કે તાજું ને સારું ને એવું બધું તેલ વાપરીએ તો પૂરી ભાંગી જાય છે, એટલે આવું આમ ચીકણું જ તેલ વાપરવું પડે, ક્રૂડ જેવું, પૂરી ભાંગે નહી. આવું બધા લોકો ખાય જ છે. અતિ ખાવું, જયારે જવા બધા ખાવાનું ચાલુ. યુવાનીમાં ખરેખર ભાઈ આપણું તપશ્ચર્યાનો કાળ છે. એક દ્રષ્ટિ ત્યારે માણસ સહન કરી શકે છે, વ્રત કરી શકે, તપ કરી શકે. ગઢપણમાં પછી કરવું હોય તો એનું હવે એસિડિટી થતી હોય, શરીર લથડી જતું હોય, શુગર લેવલ ઘટી જાતું હોય, તેને પરાણે ખાવું જ પડે. અને તમે કયો 5 કલાક ભૂખાયરો રહે તો એ ગોથું ખાઈ જાય. અને પછી કે મારે એકાદશીનો ઉપવાસ કરવો જ, થતો તો ત્યારે કર્યો નહીં. આ યુવાનીમાં છે, અત્યારે યુવાનીમાં જ વ્રત થાય. 10 કલાક ભૂખ્યો રહેવો, 2 દિવસ ભૂખ્યા વ્યા જાય તો વ્યા જાય, એમાં થાય. યુવાનીમાં વ્રત થાય, તપ થાય, જપ થાય, સાધના થાય. બેસવું તો ત્યારે બેસાય. આ ઘણા આપણે પૂછે ભાઈ તમે સભામાં આવીએ પણ સામે પછી વાહો ફાટે છે, બેસવું છે પણ હવે ક્યાં બેસવું. પછી આમ દિવાલે ગોઠવાઈ જવું પડે, બધું ગોઠવાઈ જવું પડે. તોય બેસાતું હોય બેસાય, નહીં તો ન બેસાય, શું કરે. યુવાનીમાં થાય. પણ ઘણા લોકો તમે સાંભળ્યા છો ગામડામાં, તમે જો શહેરમાં તમે એવું નહીં હોય, બીજી રીતનું હશે. ગામડામાં હજી ક્યાંક ક્યાંક ખંભળાય જુવાની હોય, થઈ જા ભાઈડો, શું ઠળિયા હોતી 2 કિલો ખજૂર ખાઈ જાવી, કપાશે 1 કિલો ખાઈ જવા. એટલે આના માટે જુવાની છે, ઠળિયા હોતી ખજૂર ખાઈ જાય, કપાશે એ તો ડોબા ખાય જ છે, તો તારામાં એમાં શું ફેર. તું વ્રત કર, તપ કર, કઈક સાધના કર, તો તારી યુવાની છે. એટલે કે બાળપણમાં મસ્તી હોવી જોઈએ. બાળક છે ને, ખેલતું કૂદતું રમતું જ હોવું જોઈએ. ઘણા લોકો અમારી પાસે ફરિયાદ કરીને આવીને કે સામે છોકરો તોફાન બહુ કરે છે, તે ગઈઢો છે. કોઈ દાદાએ કઈ તોફાન એવી રીતે કર્યો, ગલગોટિયા સોફા ઉપર આમામ આમામ કરે છે. અમારા દાદા સોફા ઉપર ગલગોટિયા બહુ મારે છે. હું છીક ખાય તો ચોખ્ઠા પડી જતા હોય, શું કરે, શું કરે. છોકરામાં મસ્તી જ હોવી જોઈએ. ભગવાનના બધા અવતારો કે ભાઈ બાળપણમાં કેવી મસ્તી કરી, છોકરાને મસ્તી જ કરવા. એ મસ્તી કરે તો જ એને પચે. એ કુદરત, તમે નાના છે ને એના માટે બધું કુદરતે જ નક્કી કર્યું હોય છે. અને ઘણાય જોજો મસ્તી કરે, ઘણા છોકરા એવા હોય ગોરમાં જ એવા હોય, જ્યાં બેહાડો હોય ત્યાં બેહી રહ્યા. ગોળા જેવી આવે, નાની માટલી બાંધી હોય, કતડી જેવી ફાંદ હોય, બાજરાના ડુંડા જેવા હાથ હોય, લસણની કળી જેવું નાક હોય, કપાસા ચોંટાડે એવી આંખ્યું હોય. અને પછી હું કે અમારો છોકરો હાથ ખોઈટનો છે, હાથ ખોઈટનો, હાથે ખોઈટામાં છે, નાકમાં ઇન્ડિકેટર્સ ચાલુ હોય. પાછું બાળપણમાં મસ્તી, યુવાનીમાં ભક્તિ જોઈએ, અને વૃદ્ધાવસ્થામાં મુક્તિ જોઈએ. બધા વ્યસનો, વાસનાઓ, મોહ, મમતા, પરિવાર, આ તે બધામાંથી છૂટીને બસ મુક્ત દશામાં બેઠો હોય, કોઈ પડોજણ નહીં, આપણને કોઈ પૂછે ન પૂછે કશું નહીં, અમે શું કરીએ, હરિભજન કરીએ, આવું હોવું જોઈએ. હવે એની જગ્યાએ બસ અતિ ખાઈને યુવાનોનો નાશ થાય છે. જેટલું વધારે ખાય એટલું પ્રાણને એને પચાવવા માટે વ્યય કરવો પડે. પણ ખાવાના શોખીનો હોય જ્યાં જ્યાં મળે ને ક્યાં સારામાં સારું મળે છે. રાયપુર ગોટા ખાઈ આવી, આ જેલવાળા બના ભજીયા બહુ સારા બનાવે, લક્ષ્મીના ગાંઠિયા એટલે કેવું પડે, કેવું પડે. એમાં ચટણી તો મેદાન મારી જાય છે, કેવું પડે. કાશીરામ હોલ પાસે જે કાશ્મીરી પાન બનાવે છે, લે 100 રૂપિયા પણ વસૂલ છે. વાત, તમે ભરૂચની ખારી સિંગ નહીં ખાધી હોય, નહીં એ દાણો જોવો, ભરાવદાર પેપડા જેવો તમે. ઓહો, ખાવાની જ વાત. બહુ ઘણા આમ ભજીયાના નામ લ્યો ને ત્યાં ભડમ પાણી આવી ગયું. એક દાદા, આપણે ન હમણાં વાત કરી, તે તળાવ મોટો ઊંડો કૂવો, એને કાંઠે બેઠેલા 2-3 ડોહા, એમાં એક બાપાને હા છીંક આવી, ચોખ્ઠું પડી ગયું કૂવામ. આવી અવસ્થા, તે ચોખ્ઠું તો તળિયા ગયું, તે બાપા તો બિચારા વિમાઈ ગયા કે હવે આનું કરવું શું, આ તો તળિયા ગયું. એમાં એક જુવાનીઓ આવ્યા, શું વિચારમાં પડી ગયા, શું દુઃખી થઈ ગયા, ગઈડિયા બધા 2-5 બેઠા, અરે બાપા આંખમાં આંસુડા આવી ગયા, આ ચોખ્ઠું પડી ગયું 1000 રૂપિયાનું, 99 તળિયે ભી ગયું. અબઘડી આવી જાય, બજારમાં ગયો, ગાંઠિયા લઈ આવ્યો, ઉપર વેર્યા, ચોખ્ઠું ડબ દઈને ગાંઠિયા ચોટી ગયું. ત તળિયેથી બે ચોકઠા ઉપડ્યા બોલો, અને ગાંઠિયા ને બાજી પીડ્યા. એલા ગગા તે મેદાન માર્યું કે હું રોજ તમને જોઉં છું, લક્ષ્મી ગાંઠિયા ખાતા રોજ જોઉં. એ ચોકઠું હેવાઈ ગયું હોય, અમુક ટેવ છે ને માર નાખે હતી તે ખાવાની. એક જણાને કોણ જાણે રાતે સૂતો છે તે મોઢું ખુલ્લું રહી ગયું, તેમાં સાપ ગરી ગયો નાનો. ઘણાને પાલી પાલી જણા મોઢા પોલાળી જાય, આપણને એમ થાય આમાં દેડકા રાયતું રહેતા છે, તે એમાં સાપ ગરી ગયો પેટે. અલે ઓલો એવો બિચારો મૂંઝાય આમ થાય તેમ થાય, ઓલો અંદર હલ્યા રાખે ને મળો તો મજા કરે ત્યાં. હવે જળ સાપ હશે એટલે મરે નહીં, અને હવે પેટમાં કંઈ હક લેવા દે. હવે એ જૂનો જમાનો કંઈ આવું જ નહોતું, સોનોગ્રાફી કરાવો ના કરાવો તે કરાવે, વૈદ જે બધાય જે જાણે વૈદ બધું કરે. અને ગામડાનો વૈદ ખીજનું જાડવું હો, જેવા જાય ને કે જીવવું છે કે મરી જવું છે, એટલે ભાઈ જીવવું છે તો તમારી પાસે આવ્યા, શું થાય છે બાપા? શરદી થઈ ગઈ છે, દહીં ખાધું છે, નથી ખાધું, આંબલીનું પાણી પીધું છે, નથી ખાધું, લીંબુ ચૂહી ગયો છે, નથી ખાધું, તો છાશ પીધી છે, ના કાંઈ કર્યું નથી. કાંઈ ન કર્યું તો કેમ શરદી થઈ જાય? કંઈક કર્યું છે. ઘેરે મહેમાન આવ્યા હતા, આવ્યા હતા તો શું બનાવ્યું હતું? શિખંડ ને બધું બનાવ્યું હતું, તે નહોતો ખાધું? ના. પીરશું તો કોને? મેં. પીરશો તો થાય જ ને, લે આમાંથી કાઢે, પીરશો તો થાય જ ને, પીરશો આમ શરદી થઈ જાય. ગામડાના વૈદ તો ભૂગા કાઢી નાખે. એક જણ આવીને કે બાપા, ગામડાના વૈદ તો માણસની દવા એ જમાને કરતા, ઢોરની એ કરતા. એક જણ આવીને કે બાપા બાપા મારી બકરી માંદી પડી ગઈ છે. હવે એમાં પૂછવાનું હોય થોડું મીઠું નાખીને ખાટી છાશ પાઈ દે. વહેલાઈ જઈને ખાટી છાશ ને મીઠું નાખીને પીવડાવ્યું, બકરી મરી ગઈ, ગોટો વળી ગઈ. એટલે ઓઈલો આવ્યો, બાપા બાપા મીઠું ખવડાવ્યું પીવડાવ્યું, મારી બકરી મરી ગઈ. વૈદ કે ચલાવો, એક વસ્તુ નક્કી થઈ ગઈ, બકરીને ખાટી છાશ પીવડાવે મરી જાય છે. એટલે આવલાને સાપ ગરી ગયો ને, એટલે વૈદ પાસે આવ્યો. એક વૈદ બાપા આ પેટમાં સાપ ગરી ગયો છે, મારો હળહળ હળ હળ હળ કરે છે, હવે રાતે દીએ કઈ હખ નથી આવતી, ખુવાતું જ નથી, કાંઈક બાપા કરો. કાઢવો છે? હા, હું કહું એમ કરવું પડશે, શંકા નહીં કરવાનો, બીજો જવાબ નહીં પૂછવાનો, નહીં પૂછું બાપા, કાઢી નીકળી જાય 100%. જાઓ 100 ગ્રામ રેવડી અને 100 ગ્રામ ડાળિયા લેતા આવો, લઈ આવ્યો, મારી સામે બેસીને ખાઈ જા. ખાઈ ગયો, જા ભાઈઓ જા, કાલે આવજે પાછો. ભૂલ્યો આવ્યો પાછો, 100 ગ્રામ રેવડી, 100 ગ્રામ પેલા દાળિયા, ખાઈ જા સામે, ખાઈ ગયો, ભાઈઓ જા. પણ બાપા રોજ હું કીધું નહીં, સવાલ નહીં પૂછવાનો, સાપ કાઢવો છે કાંઈ અંદર રાખવો છે, કાઢવો છે, જા ત્રીજે દીજે આવ્યો, 100 ગ્રામ રેવડી, 100 ગ્રામ દાળિયા, ખાઈ જા, ખાઈ ગયો, જા ભાઈઓ જા. ચોથે દિવસે આવ્યો તો કે લાવ્યો, હા એકલી રેવડી ખા, દાળિયા નહીં ખાવાના, અને હોઈ જા. એટલે રેવડી 100 ગ્રામ ખવડાવી, દાળિયા ન ખવડાવ્યા, અરે ઓલાનો આ લાંબો હુડાવ્યો. થોડી વાર થઈને તે સાપ બહાર નીકળીને કે દાળિયા ક્યાં? અને વૈદ્ય પકડી લીધો, બેઠો જ તો સાણસી લઈને બહાર નીકળીને કે દાળિયા ક્યાં? તારી જાય ના. એટલે આવી ખોટી ટેવ પાડીએ તો મરાઈ જાય. અતિ ખાવું યુવાનીનો નાશ કરે છે, રિયલ અતિ ન ખવાય, માપસર જે ખાય તો યૌવન બચે છે. હસવાની વાત નથી, જાણવાની વાત, પણ ઘણા લોકો તમે જોવો ને ગમે ત્યારે ઉઠાડો ને ખાવાના પર ખાઈ જાય, સુઈ જાય, બોલો ખાઈને પાછ જાગીને સુઈ જાય, ખબર જ નથી ક્યારે ખવાય ક્યારે ન ખવાય કેટલું ખવાય. એટલે ભોજન પારકું હોય, પેટ થોડું પારકું છે, તો દે ધના ધન. અમારે છે ને આ જયારે ગુરુકુળ બંધાતું ને ત્યારે એક બાપા હતા, એ નામ અત્યારે મને યાદ નથી આવતું, કાનજી બાપા કે કરશન બાપા કે એવું કોઈ બાપા હતા નામ, એ ધરમપુરની બાજુને આવતા ને કડિયા કામના ઈટો ઉંબાવતા. હવે એ જયારે વાલનું શાક ખાય એટલે તરત જાજરું જવું પડે. જાજરું જાય એટલે ચાલી ચાલી વાર જાય. હવે ચાલી ચાલી 30-30 વાર જાય તો આપણે ઈટ ઓંબાવાનું આપણે આપણને પોસાય નહીં ને. એ ઓઈલો જયારે જાવ તો જાજરું એનું કાયમી એડ્રેસ આ તમે ન્યા દઈને ઉભા જ નહીં, બાપા હોય જ. આપણને પોસાય નહીં ને, મજૂરી દેવાની ને કામમાં તો આવે નહીં. બે ઈંટો અંબા હમણાં આવ્યો એમ કરીને ભાગે બોલો. પણ તોય એને આપણે કંઈક તમે કયો તમારા માટે સ્પેશિયલ શાક બનાવી દઈએ, તમને મગજ લાડુ ચૂરમા લાડુ જે કયો આપીએ, પણ તમારે કઠોળ નહીં ખાવાનું. તો એ બધું લે ખરા, આઘા પાછા જાય ને બીજાની થાળીમાં લઈને ખાઈ જાય રે નહીં. આવું અતિ ભોજન યુવાનીનો નાશ કરે, અતિ ઊંઘવું યુવાનીનો નાશ કરે. ઘણા બસ હોવામાં જ માને બેળું નથી ને લાંબા થઈ ગયા નથી. 10-10, 11-11 વાગે ઉઠવાનું. એટલે તમે કોઈ દી સૂરજ ઉગતો જોયો છે? કોઈ દિવસ એ તમે સુહાની રાત શિયાળાની તમે 5 વાગે ઉઠીને વોક કરો 5 કિલોમીટર, ડાયાબિટીસ એને ઘરે વિયો જાય. ઘણા વાર ગોદડા ઠહકાવીને જયારે પીડ્યા જોઈ બસ કોઈ રામ. ત્રીજું, અતિ બોલવું યુવાનીનો નાશ કરી નાખે. ખરેખર બોલવામાં બહુ શક્તિ જાય છે, એ તમે બોલીએ એટલે ખબર પડે છે, તોડી નાખે. એમાં જે સંગીત કરવું કે સાથે સંગીત હોય તો એ તો સાથ પુરાવે, વચ્ચે આરામ મળે. કાંઈ પણ ન હોય ને એમને જે 2-3 કલાક બોલવું, તોડી નાખે શરીરને. આ તો બહુ ભયંકર શક્તિઓ વપરાય. કેટલું આખું શરીર એમાં કામ કરે ત્યારે શબ્દ નીકળે. માંદા પડી જાય ને આપણે, પછી 2-3 દિવસ થઈ ગયું, પછી ડૉક્ટર પૂછે કેમ છે, અરે ઘણે ઘણે બોલવો હોય પણ આવે તાકાત જોઈએ ને. હવે ઘણા નોન સ્ટોપ હોય છે, બસ એ ઉઠે એટલે સ્વિચ ઓન, ખુઈ જાય એટલે ઓફ, તોય પાછું ઊંઘમાં બડબડ બડબડ કરતા હોય. એક બેન એના ધણીને લઈને દવાખાને આવ્યા. એ કે તમારો ભાઈ ક્યાં બહુ કરે છે, બડબડ બડબડ ઊંઘમાં કરી રાખે છે. તો કે એમાં શું, દવા આપીશ બંધ થઈ જશે. બંધ નથી કરવું, સમજાય એવું કરી દો. લે એ કઈ બકબક બકરે છે, કોના નામ લે છે મારે જાણવું છે. બંધ નથી કરવું, તમે સમજાય એવું કરી દો કઈ. હા બધા અતિ બોલવું. એક જણો જંગલમાં ફરતો હતો, શિકારી છે જે હોય તે, એમાં એક ખોપડી પડી હતી. તેની પડખેથી નીકળ્યો, તમે જોયું માણસ ખોપડી, ખોપડી તમને નજરમાં આવી ગયું ને, એ ખોપડી પડી હતી એની સામે. આમ જરીક જોઈ ખોપડી બોલી, હેલો કેમ છો. લે હવે આ તો શિકારી જનુની માણસ એટલે ડર્યો નહીં, બાકી આપણને શું થાય. ખોપડી બોલે, હેલો કેમ દઉં, લાગે કેવું. હે બોલો કે અરે શું તમે બોલો, કેમ ના બોલીએ, બેસો બેસો વાતો કરીએ. વાતો મીંડા કરવા, આ પૂછ્યું રાજા આવો છે, અહીંયા આવું છે, ફલાણું તેવું છે, જંગલમાં આમ હતા, હું આમ હતો ત્યારે આમ હતું, બધી વાતો કરી. પણ આ કે તમે આટલું બધું જાણો છો તો તમે માથું કેવી રીતે કપાઈ ગયું, કેવી રીતે મોત થયું તમારું. બસ બક બક કરવાથી, બોલ બોલ કરવાથી માથું કપાઈ ગયું. અને પછી મીઠી મીઠી વાતો કરી. પણ આ કે ગજબ જેવો ખોપડી બોલતી મેં પહેલી વાર જોઈ, બોલે જ ને. પણ કે એક મિનિટ હો, હું આવું હમણાં. એ ગયો રાજાને જઈને વાત કરી, ચમત્કાર છે જંગલમાં એક જગ્યાએ ખોપડી બોલે છે. રાજા કે એલા ખોપડું તો બોલતું હોય છે. હા હા નજર સામે, મારું અપમાન કરેશ તું? અપમાન નથી મહારાજા, નજરે જોયેલી વાત છે, આવો મારી સાથે, ખાતરી વાળી વાત છે. એમ આવ્યો રાજા, આ ખોપડી પાસે આવીને ઉભા રહ્યું. બોલો તો, ઓલી બોલે જ નહીં, કેમ એને બોલવું હોય ત્યારે બોલે. અરે હું તમને કહું છું, તમે મારી યારે કેવી ડાઈ ડાઈ વાત કરતા, બોલો. કઈ બોલે નહીં. રાજાએ કીધું, આટલા માટે તે મારે અહીં મને બોલાવ્યું, અને મને શું તું ભોટ જાણે છે. તલવાર કાઢી સાપ દઈને માથા ઉપર માર્યું, માથું કરી દડી ખોપડી પાસે ગયું. ખોપડીએ પૂછ્યું, તારું મોત કેમ થયું? બક બક કરવાથી, બોલ બોલ કરવાથી માણસના માથા કપાઈ જાય. અતિ બોલવું યુવાનીનો નાશ કરી નાખે. વાત સાચી છે. અતિશ્રમ ચોથું યુવાનીનો નાશ કરી નાખે. માપમાં હોય શ્રમ પણ માપમાં હોય. બરાબર બરાબર, ઓ આરામનો સમય ન મળે, ખાવાનો સમય ના મળે. હે ઘણા તમે જો સવારથી હા નીકળી જાય, ઘણા એવા હોય છે. આપણે કોક કોક શિક્ષકને આપણને દઈ આવો ટ્યુશન કરતા કરતા, એ ઓલા ગુટકા ખાઈ ખાઈને દાડો કાઢી નાખે, ખાવાનો સમય નહીં, પીવાનો, આમ લાખો રૂપિયા દેખાય સામે. એટલે ભાઈ કોઈ ધંધામાં એવું હોય, ઘરના રાડ્યું નાખતા હોય બધા, ભાઈ તમે સમય અમને ઘણી વાર ગણા કહો, તમે એક આને નિયમ આપતા જાઓ, સમય જમી લે. કારણ કે સ્વામી હવે ઘરાકી જામી હોય ને ત્યાં જમવાનું ક્યાંથી આવે, જમવા જાય તો આ બધું રહ્યું જાય. વાત સાચી હશે. પણ અતિશ્રમ માણસનું યૌવન તોડી નાખે, અને અતિ વિષયાશક્તિ, સ્ત્રી આશક્તિ, વિષયો બ્રહ્મચર્યનો ભંગ કરવો, મર્યાદા મૂકીને વિષયોનો ભોગ કરવો, એમાં કોઈ કુટેવ સુટે વાત એ બધું કંઈ જાણવું જોણું વિચારવું નહીં. આજના ડૉક્ટરો તો તમને બહુ ઊંધે રસ્તે ચડાવે છે, એ તમને હું ખાતરીબંધ વાત કરું છું. એમ તો બધા એવું જ કે એમાં કોઈ બ્રહ્મચારીની જરૂર જ નથી, સ્વયંની કોઈ જરૂર જ નથી. આવું બધું કંઈ યૌવનને તો બહુ જ એ લોકોએ આખા સમાજનું અહિત કરતા હોય તો સેક્સોલોજીસ્ટ ડૉક્ટરો કરે છે. પણ અતિવિષયાશક્તિ ભોગ યૌવનનો નાશ કરે છે. અને છેલ્લું છે વ્યસન યૌવનનો નાશ કરે છે. એક છે ફાયદા, છો વ્યસન તમે આ કરો કોઈ પણ જાતના, તો ત્રણ ફાયદા છે કરવા જેવા છે. એક બીડી સિગરેટ આ તે બધું ખાનારા પીનારા હોય ને, ચાય પીતા, બધું કોઈ પણ જાતનું વ્યસન હોય, એને ત્રણ ફાયદા થાય. એક, એને ઘેરે કોઈ દિવસ અનાજની તંગી ન પડે. આ તમે લખી જ રાખજો, અનાજની તંગી જ ના પડે. બીજો, એને ઘેરે કોઈ ચોર ન આવે. અને ત્રીજું, એને ક્યારે ગડપણ ન આવે. ત્રણ ફાયદા થાય. અનાજની ક્યારે તંગી ના પડે, બોલો. વ્યસન કરતો હોય એને જમવાનું મૂકો, એક રોટલી ઠંકાઈ જાય, એને પડે તંગી, ખાઈ જ ના શકે. આ તમે જાણે ચા પી પી રોજના દિવસના દસ પંદર પંદર કપ ચા પી જાય, એ રોટલી શું જમે? અને જેને કાંઈ વ્યસન ન હોય, મૂકો તમારે હામે લાડવા મૂકો, આપણને એમ થાય હમણાં પીરસવા વાળાને ચાવી જાય. અને એટલે આવી જાય બે રોટલી ને એક ભૂલકો થોડું ભાત, અમે કોઈ કોઈ એવા આવી જાય ને એટલો ભાત મૂકજો. એટલે આટલો તો આમ પૂજનમાં મૂકીએ છીએ, આટલો પૂજનમાં પાંચ કોળિયા મૂકીએ ને, એમાં પાંચમાં જ નથી થાય એટલું તો. એટલે એટલે હમણાં ચા પીધી ને. વ્યસન કરનારા અનાજની તંગી પડે નહીં, એને ભાવમાં તકલીફ વાંધો ન હોય. કઈ કઠોળ ખાય, શું ખાય, એટલું કઠોળ ખાય, શું ખાય કે વ્યસન ન હોય. અરે ભાઈ વાત મૂકી. અને બીજું, ચોર આવે નહીં. કારણ કે પછી વ્યસન કરી કરી ફેફસા ખકડી ગયા, જયારે જો હોય ત્યારે રાતે ઠહકા ખાતો ચોર કે જાગે છે, એટલે આવે જ નહીં. અને આ સૂતો જ ન હોય, ઠહકા જ ખાતો હોય. અને ત્રીજું, ગડપણ આવે નહીં. કારણ ગડપણ આવ્યા પેલા જ બીગો જાય, કારણ કે રસ્તો જ ખોટો પકડાડો છે. દરબારો બે ત્રણ હતા, બહારગામ જવું હતું. આ વાત આમ બધી રીતે બહુ સરસ છે જીવનની દ્રષ્ટિએ. પેલી રીતે તે ઘોડા લઈને નીકળ્યા, જવું હતું બહારગામ, ત્રણેય કાઠીઓ નીકળ્યા. હવે એવી ચલમો પીવાના એના શોખી, બે પાંચ ગાઉ વ્યાઈ ગયા છે ઘોડા ઉપર, અને એમાં ચલમ પીવાનું મન થયું. એટલે ઘોડા ઊભા રાખ્યા અને ચલીમો ફળગાવ્યા, આમ જલાવવા માટે ફૂંકું લે, પણ હવે પવન આમ સામે આવે એટલે ઠરી જાય. દિવાસળી જે મૂકે ને એ ઠરી જાય, ચલમને અડે નહીં, પવન આમ આવે એટલે સેજ ઘોડા ફેરવી નાખ્યા. એટલે આમ આડું થઈ ગયું ને, એટલે ચલમો સળગી પીધી, પીધી નશામાં હાલ્યા, એમને ઉપડ્યા. પાંચ ગાંવ ગયા, ચલમો આવ્યા, તોર ચડી ગયો, વાતુના ફડાકા મારતા જાય. ત્યાં જાડવા દેખાણા ને ગોંદરું દેખાણું, ત્યાં એક હામતું ભાઈ કે હનુભા, હા આપણા ગામ જેવું જ ગામ છે, એવો જ કુંવર, એવી જ વાડીઓ, આંબલીનું ઝાડે જો ને આપણે ગામ છે એવું જ. ઘોડા તો પ્રાણી છે, ટેવાયેલા હોય તો એની શેરીઓમાં હાલ્યા, મકાને પણ આપણા ગામ જેવા જ છે. ત્યાં તો એની ડેલી અને ખડકી આવીને ઘોડા ઉભા રહ્યા, ત્યાં ઘરના હતા બારણા ખોલ્યા, આમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. એલા હેઠા ઉતરો, હેઠા ઘરે મર્યા તમે બધા. હે દરબારું બોલ્યા એ જાણવા જેવું છું. આમ તો હળ આપણે તો ન સમજ્યા, પણ ઘોડા ન સમજ્યા કે હવળા કર્યા, પછી હવળા કર્યા નહીં, દિશા જ ખોટી પકડાઈ ગઈ. વ્યસન છે એ આપણી દિશા ખોટી પકડી લે છે, યૌવનનો જીવનનો નાશ કરે છે. જીવનમાંથી વ્યસન અને ફેશન બે નીકળી જાય તો બધા સુખી થઈ જાય. આ વ્યસન અને ફેશન દાટ કાઢી નાખે છે. એક નાનકડી વાત મોહ સમજાય તો મજાની, આજનો માણસ, આજનો યુવાન રીંછની જેમ વાળ વધારે છે જાફરા, વાઘની જેમ નખ વધારે છે, ગેંડાને ચામડી જેવા બરછટ મોટા જીન્સ પહેરે છે, ઊંટની જેમ પાન મસાલા અને ગુટકા ચાવી ચાવી કરે છે, ભેંસની જેમ સ્વિમિંગ પૂલમાં પીડારીને નાયા કરે છે, જરખની જેમ પરસ્ત્રીને તાક્યા કરે છે, બિલાડીની જેમ રાતે પાપાચાર કરવા માટે ચૂપ ચૂપ તબલે ફેર્યા કરે છે, વાંદરાની જેમ ડિસ્કો ડાન્સને જેમ તેમ હેલફેલ કૂદકા મારે છે, કૂતરાની જેમ વાત વાતમાં લડી પડે છે, ગધેડાની જેમ બરાડા પાડે છે, મગરની જેમ સોફા ઉપર આડોટા કરે છે, કાગડાની જેમ બીજાને દોષને છિદ્રો જોયા કરે છે, દોષને દુર્ગુણ જોયા કરે છે, અને બકરાની જેમ હાથમાં જે આવે એ ખાઈ ખાઈ કર્યા કરે છે. બિલીવ ઇટ ઓર નોટ, માનો યા ન માનો, માણસમાં એક માણસ નહીં બીજા કેટલાય જાનવર વસે છે, એ નક્કી છે. એક માણસ નથી, બહુ બધા જાનવરોમાં અને માણસ. આજની યુવાનીમાં આ બધું જ તમને દેખાશે. માટે યુવાનીનો ગર્વ નહીં, પણ જો એનું કોઈ ગૌરવ કરે કે હું ક્યાં દેશનો યુવાન છું, કયા સત્સંગનો યુવાન છું, કયા કેની પાસે બેઠા છે, કેના શાસ્ત્રો પીધા છે, ક્યા મારા ઈષ્ટ છે, કેવો મારો સંપ્રદાય છે, કયા ગુરુની મને કંઠી છે અને કયું મારું કુળ છે, એનો જો માણસને ગૌરવ, તમારી જુવાનીનું ગૌરવ હોય તો એનાથી સર્જનાત્મક કામ થશે. માટે ગૌરવ યુવાનીનું કરવાનું, પણ ગર્વ ક્યારેય કરવો નહીં. વિશેષ વાતો હજી બાકી છે, પછી. સહજાનંદ સ્વામી મહારાજ.